સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિ પ્રાદુર્ભૂતમહં વંદે પાતું સદ્ધર્મમાસુરાત્. હોમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. કરુણાનિધિ પરમ પિતા પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ જેમના જીવનમાં વૈરાગ્ય, ધર્મ, ભક્તિ અને જ્ઞાન આત્મસાત થયેલા હતા એવા પૂજ્યપાદ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એકાંતિક ધર્મને ધારણ કરનારા પરમ ભાગવત સંતવર્ય આપણા કલ્યાણના આધાર એવા પૂજ્યપાદ ગુરુ મહારાજ, ગુરુકુલ પરિવારના સર્વે બ્રહ્મનિષ્ઠ વંદનીય સંતો તથા કથા શ્રવણ કરી રહેલા સર્વે ભાવિક ભક્તોને જય સ્વામિનારાયણ. એકાંતિક ધર્મ એ શરણાગતિ પ્રાપ્ત થયા પછીનું આપણું ધ્યેય છે. મહારાજને પ્રસન્ન કરવા માટે એકાંતિક ધર્મની આવશ્યકતા છે. આપણા આત્યંતિક કલ્યાણને માટે એકાંતિક ધર્મની આવશ્યકતા છે. નિર્વાસનિક થવા માટે એકાંતિક ધર્મની આવશ્યકતા છે. ત્યારે એકાંતિક ધર્મના બે મૂલ્યો, એક ધર્મ અને બીજું જ્ઞાન, આ બે મૂલ્યો ઉપર આપણે ગત પ્રવચનમાં ચર્ચા કરી હતી. આજે એકાંતિક ધર્મનું ત્રીજું મૂલ્ય કયું છે? વૈરાગ્ય. વૈરાગ્ય ઉપર આપણે યથાશક્તિ યથાકાળ ચર્ચા કરીશું. સૌ પ્રથમ વૈરાગ્ય એટલે શું? વ્યાકરણ અનુસાર વૈરાગ્યની વ્યાખ્યા કરતા વિગતાહ રાગાહ યસ્માત તત વિરાગઃ તસ્ય ભાવઃ ઇતિ વૈરાગ્યઃ. કે તમામ પ્રકારના આ સંસારની વસ્તુ, પદાર્થ, વ્યક્તિ, અહમ મમત્વ તમામમાંથી જેનો રાગ માત્ર દૂર થઈ ગયા છે એને વૈરાગ્ય કહેવાય. શિક્ષાપત્રીમાં આપણા મહારાજ વૈરાગ્યની વ્યાખ્યા કરતા લખે છે, વૈરાગ્યમ જ્ઞેયમ પ્રીતિ શ્રી કૃષ્ણે તર વસ્તુષુ. ભગવાન વિના બીજે તમામ પદાર્થ માત્રમાંથી, આ સંસારમાંથી અપ્રીતિ, પ્રીતિ નહીં, તેને વૈરાગ્ય કહેવાય. સંતોના ધર્મ જેમાં લખાયેલા છે એવા ધર્મામૃત ગ્રંથમાં શ્રીજી મહારાજે વૈરાગ્યની વ્યાખ્યા ખૂબ સુંદર કરી છે. સર્વે માયિક પદાર્થોનું નાશવંતપણું તથા દુઃખે સહિતપણું જાણી પોતાના દેહ અને દેહના સંબંધી પદાર્થ તથા વિષય ભોગ એ આદિક સર્વને વિશે અનાસક્તિ જે પ્રીતિ નહીં તેને વૈરાગ્ય કહીએ. આ ધર્મામૃત પ્રમાણેની વૈરાગ્યની વ્યાખ્યા થઈ. હવે એનાથી પણ સરળ અને આપણને સમજાઈ જાય એવી રીતે સદ્રષ્ટાંત શ્રીજી મહારાજ દસમા વચનામૃતમાં મધ્યના વૈરાગ્યની વ્યાખ્યા કરે છે. આપણે મહારાજના શબ્દોમાં જ શ્રવણ કરીએ. મહારાજ કહે છે કે જીવ માત્રનો તો એવો સ્વભાવ છે, જે સારું પદાર્થ દેખે ત્યારે તેથી ઉતરતું જે પદાર્થ હોય તેમાંથી સહેજે જ પ્રીતિ ટળી જાય છે. માટે ભગવાનનું જે અક્ષરધામ છે તેને વિશે જે સુખ છે તેની આગળ જે આ માયિક સુખ છે તે તો નકલ જેવું છે, અને અચળ સુખ તો ભગવાનના ધામ વિશે જ છે. માટે પરમેશ્વરની વાત સાંભળતા સાંભળતા જો ભગવાન સંબંધી સુખ ઓળખાય તો જેટલું માયા થકી ઉત્પન્ન થયું છે તે સર્વે તુચ્છ જણાય. જેમ ત્રાંબાનો પૈસો કોઈ પુરુષના હાથમાં હોય, તેને જ્યારે તે પૈસા માટે સોનામહર કોઈક આપે ત્યારે ત્રાંબાના પૈસામાંથી હેત ઉતરી જાય છે, એવી રીતે જ્યારે ભગવાન સંબંધી સુખમાં દ્રષ્ટિ પહોંચે ત્યારે જેટલું માયિક સુખ છે તે સર્વ થકી વૈરાગ્ય પામે છે, અને એક ભગવાનની મૂર્તિમાં જ હેત થાય છે એ વૈરાગ્યનું સ્વરૂપ કહ્યું. બસ સાવ સરળ એક કમ્પેરિઝન દ્રષ્ટિ છે, એક પ્રાયોરિટી આપવાની વાત છે. જેમ કે આજે નથી કે આજે સારામાં સારો મોબાઈલ, નવામાં નવો મોબાઈલ આપણે ખરીદો હોય અને થોડાક સમય બાદ એના કરતાં સારું મોડલ બહાર પડે અને આ મોડલ આપણને ગમતું બંધ થઈ જાય કે આમાં કાંઈ દમ નથી, હવે આ બહુ સારું આવ્યું છે એ લઈએ, એનાથી સારું આવે તો આમાંથી હેત ઉતરી જાય. જેમ જેમ સારું સારું દ્રષ્ટિમાં આવતું જાય તેમ તેમ નબળું છે એ ભૂસાતું જાય. આજે નોકિયા 1200 નો મોડલ ગોતવા જાવ તો કોઈ ભંગારની દુકાનમાં પણ કદાચ એનું ખોખું મળે તો મળે. એક સમય એની બોલબાલા હતી પણ આજે કઈ નહીં. એમ જે સાધારણ આ જગતનો જીવ છે એની દ્રષ્ટિમાં જગત આખું એ ભોગ અને વિષયના સુખોથી ભરેલું છે, પણ નિષ્કુળાનંદ સ્વામી જેવા કોઈ વૈરાગ્યવાન સંત પુરુષ હોય એના માટે આ જગત એ વિષ્ટાના કીડા સમાન છે, એમાં કોઈ સુખ નથી. કેમ? પરમ દ્રષ્ટવા નિવર્તતે, એને તમામ સુખ એ પરમ પિતા પરમાત્માના સ્વરૂપમાં જ દેખાય છે. જો દ્રષ્ટિ હાઈ થાય તો ઓટોમેટિક બધું જ ગૌણ બની જાય. મહારાજે એમ જ કહ્યું કે વૈરાગ્ય એ જ કે જ્યારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ લાગી જાય ત્યારે આ સંસારમાંથી તમામ પદાર્થોમાંથી સહેજે પ્રીતિ ટળી જાય. વૈરાગ્યમાં બે ભૂમિકા છે. નિષ્કુળાનંદ સ્વામીએ સાર સિદ્ધિમાં આનું વર્ણન કર્યું છે. એક છે સાદો વૈરાગ્ય અને બીજો છે બૃહદ વૈરાગ્ય. સાદો વૈરાગ્યનો અર્થ એટલો જ કે જગતમાંથી વિષય ઓછા થઈ જાય, ટળી જાય, એને સાદો વૈરાગ્ય કહેવાય. અને બૃહદ વૈરાગ્ય એટલે શું? જગતમાંથી તો વિષય ટળી જ જાય પણ ભગવાનમાં મન ચોંટી જાય, ભગવાનમાં પ્રીતિ લાગી જાય, એને બૃહદ વૈરાગ્ય કીધો. અને એનું ફળ એ એકાંતિક ધર્મતુલ્ય કહ્યું, એટલે કે ચારે ચાર એકમાં આવી જાય એવું નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું. એટલે જ્યારે આ બંને બૃહદ વૈરાગ્ય અને સાદો વૈરાગ્ય બંને જ્યારે મળે ત્યારે એ વૈરાગ્યનું પરિપૂર્ણ સ્વરૂપ થયું. વૈરાગ્ય નિષ્ઠાવાળાના લક્ષણ મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 47મા વચનામૃતમાં સમજાવ્યા. મહારાજના શબ્દોમાં મહારાજ કે જેને વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન હોય તેને એક ભગવાનની મૂર્તિ વિના, એક ભગવાનની મૂર્તિ વિના જે સર્વે માયિક પદાર્થ માત્ર તેને વિશે નિરંતર અરુચિ વર્તે, અસત્ય સ્વરૂપ જાણીને પોતે મળની પેઠે ત્યાગ કર્યા એવા જે ગૃહ કુટુંબી આદિક પદાર્થની નિરંતર વિસ્મૃતિ વર્તે, પછી તો ઘણું બધું કહ્યું છે પણ આ મુખ્ય, વૈરાગ્ય એટલે શું? જગતમાંથી મન ઉતરી જાય અને જગદીશમાં ચોંટી જાય એનું નામ વૈરાગ્ય. હવે આ થયું વૈરાગ્ય કોને કહેવાય. હવે જોઈશું વૈરાગ્યની શું આવશ્યકતા છે. કારણ કે અધ્યાત્મ માર્ગે ચાલતા મુમુક્ષુ માટે ઘણા બધા સાધનો છે. આપણે આમાં જ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની વાત કરી, આ વિના પણ ઘણા બધા સાધનો છે. તો એક વૈરાગ્ય ન હોય તો ન ચાલે તો નહીં. વૈરાગ્યની જરૂર છે. એને સમજવા માટે આપણે પહેલા વૈરાગ્યની થોડીક ભૂમિકા સમજીશું. આ વિશ્વમાં 84 લાખ જાતની યોનિઓ છે. એમાં અનંત જાતના જુદા જુદા પ્રકારના શરીરો છે. એમાંનું એક આપણું આ માનવ શરીર છે, માનવ તન. હવે આ વિશ્વના એક બાજુ તમામ શરીરો છે અને બીજી બાજુ એક આપણું મનુષ્ય શરીર છે. એ તદ્દન વિલક્ષણ છે, એ વિશિષ્ટ પણ છે અને એટલું જ વિચિત્ર પણ છે. વિશિષ્ટ એટલા માટે કે આ માનવ શરીર વડે જ આપણે ભગવાનને પામી શકીએ છીએ, એટલે વિશિષ્ટ. અને વિચિત્ર એટલા માટે કે માનવ શરીર છે, તમે જો બીજા બધા જ શરીરો છે એટલે કે બીજા બધા જ પ્રાણીઓ હોય, એ પોતાના શરીરની અનુકૂળતાએ જીવન જીવે છે. જ્યારે માનવ મનુષ્ય છે એ પોતાની મનની વાસનાઓને અનુકૂળ થઈ અને જીવન જીવે છે. કોઈ પ્રાણીઓને, ગાયને ભૂખ લાગે તો એ ઘાસ ખાઈ લેશે અને જે આપો તે ખાઈ અને પેટ પૂરું કરી લેશે. એને તરસ લાગે તો પાણી પી લે છે. એને ઊંઘ આવે તો જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય છે. વધારે ઊંઘ આવે તો એને પછી જાગવું જોઈએ એવી પણ એને ખબર નથી, અને ઊંઘ ન આવતી હોય એને સૂઈ જવું જોઈએ એવી પણ એ ગાય ભેંસને ખબર પડતી નથી. આ બધા જ પ્રાણીઓની ચેષ્ટાઓ એ શરીરને અનુકૂળ હોય એ પ્રમાણે છે, જ્યારે મનુષ્ય તદ્દન વિરુદ્ધ. જેમ એને જો ભૂખ લાગશે તો એને શાક રોટલીથી પૂરું થઈ જાય એમ છે, પણ નહીં, મારે તો સેન્ડવિચ જોઈએ, પીઝા જોઈએ, પાણીપુરી જોઈએ, ઢોસા જોઈએ, તો મજા આવે, તો ભૂખ શમે. એને તરસ લાગે તો પાણી પીવે તો એને સારું થઈ જાય એમ છે, તરસ છિપાઈ જાય એમ છે, નહીં, કોકા કોલા હોય તો જ મજા આવે, લીંબુ શરબત હોય તો ઓર મજા આવે, પાણી તો સાદું નહીં, ઠંડુ જોઈએ. આ શું વાસનાઓ છે. ઊંઘ આવતી હોય તો નીચે ભોઈ પથારી કરીને સૂઈ જઈએ તોય ઊંઘ સારી આવી જાય, પણ નહીં, એર કન્ડિશનર રૂમ હોય તો થોડીક ઊંઘ સારી આવે, થોડોક મોંઘો બેડ જોઈએ. આ બધું શું છે? મનુષ્ય છે એ મનની વાસનાઓને આધીન થઈને જીવે છે, જ્યારે બીજા અન્ય તમામ પ્રાણીઓ છે એની શરીરની અનુકૂળતા પ્રમાણે જીવે છે. એટલા માટે જ મહારાજે વચનામૃતમાં લખ્યું કે મનુષ્યનું ચિત્ત છે એ વાસનાએ કરીને વસાણો છે. હા, પ્રાણીઓ છે એ પરાધીન છે, એને લઈને પણ એવું છે. પ્રાણીઓ છે, મનુષ્ય છે એ પણ એક પ્રાણી છે, પરંતુ એ બૌદ્ધિક પ્રાણી છે. બૌદ્ધિક પ્રાણી તો આજે વૈજ્ઞાનિકોએ કહ્યો, પણ આપણા અધ્યાત્મ શાસ્ત્રો એમ પણ કહે છે કે એ વાસનિક પ્રાણી પણ છે. એક વખત એક ભાઈ મુસાફરી ઉપર જતા હતા, એટલે બસમાં બેઠા હતા ને બરોબર સામેની સીટમાં જ, ડબલની સીટમાં એક બેન, એક મહિલા અને બીજા એમનો નાનો છોકરો બે બેઠા હતા. છોકરો નાનો એટલે થોડુંક આગળ ગયા એટલે એમના મમ્મીએ એમના માટે સરસ મજાનો ડબરો પહેર્યો હશે. એ ડબરો ખોલી અને એમાં ગાજરનો હલવો હતો. એટલે પેલા બેન કહે, લે બેટા આ ગાજરનો હલવો ખાઈ લે. એટલે પેલો કે, ના મમ્મી મારે નથી ખાવો, મન નથી ભાવતું. જો બેટા ખાઈ લે. ના ના મારે નથી ખાવો, પણ ખાઈ લે, નગર પેલા કાકાને આપી દઈશ. પેલા કાકાના કાન ચમકા, હલવાની વાતો થાય છે, જો બેટા ખાઈ લે, પણ માં મારે નથી ખાવો, મને નથી ભૂખ લાગી. આવી રીતે ધડ કરતા કરતા કરતા ખૂબ સમય નીકળી ગયો. પછી પેલા કાકાથી રહેવાનું નહીં, કાકાએ કહ્યું, બેન નક્કી કરો કોને હલવો આપવો છે. મારે હલવાની પાછળ એક સ્ટેશન ચૂકાઈ ગયું. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, પાંચેય પ્રકારની વાસનાઓને લઈ અને માણસ જીવે છે, ફરે છે. એટલે માનવ જીવનનું એક કર્તવ્ય છે કે આ વાસનાઓને તોડી, વાસનાઓથી છૂટું થઈ, વાસનાઓથી જાગી અને પોતાના આત્માને મુક્તિ આપવી, જે આપણે મનુષ્ય દેહની સાર્થકતામાં જોયું હતું. આ મનુષ્ય માત્રનું કર્તવ્ય છે ને એટલા માટે જ તુલસીદાસજી મહારાજે કહ્યું, જાનિય તબહી જીવ જબ જાગા, જબ સબ વિષય વિલાસ વિરાગા. જ્યારે માણસ સંસારના વિષયોમાંથી રાગ છોડી અને ઉપર ઉઠે છે, ત્યારે જ જાણવો કે જાયગો છે. બાકી તો સવારે ને બપોરે બધા જાગે છે, પણ એ જાયગા નથી. એ તો આ જગતની એક ઊંઘમાંથી જાયગા છે. પરંતુ જ્યારે એ માણસ પોતાની વાસનાઓથી બહાર આવે છે, પોતાના અજ્ઞાનના અંધકારમાંથી બહાર આવે છે, ત્યારે એ સાચો જાયગો છે. એટલે કીધું, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગરતી સંયમી, કે આખું જગત જે વાસનાઓમાં સૂતું છે, અંધકારમાં સૂતું છે, એ જગ્યાએ સાચા સત્પુરુષો, યોગી પુરુષો, ભક્તો એ જાયગા છે. એટલા માટે વૈરાગ્યની પ્રથમ આવશ્યકતા અહીંયા પૂર્ણ થાય છે કે વૈરાગ્ય હોય તો જગતમાંથી જાગી અને જગદીશમાં જોડાઈ શકાય છે. આ સૌથી મોટી આવશ્યકતા છે. રાજા શુદ્ધોદન, એમના દીકરાનું નામ સિદ્ધાર્થ. નાનપણથી જ રાજા શુદ્ધોદનની કુંડળી, પોતાના દીકરાની કુંડળી જોઈને એમાં જાણવા મળ્યું કે જો આ તો કા મહાન યોગી થશે અને કા મહાન રાજા થશે. શુદ્ધોદને નક્કી કર્યું કે આને તો યોગી થવા દેવા નથી, આને તો મહાન રાજા થવા દેવા છે. દરેક પિતાની આ જ ઈચ્છા હોય. એટલે નગરની બહાર જવા દેતા નથી, કોઈ જગતના વિષયોને એને દ્રષ્ટિમાં આવવા દેતા નથી, ખૂબ ધ્યાન રાખે છે. ધીરે ધીરે ધીરે એ મોટા થયા, પણ કેટલો સમય પછી તો આથ્યા આંખો ઉઘડી જાય, પછી કોઈ રોકી શકે. એટલે એક દિવસ પિતાને કહ્યું, પિતાજી મારે નગરની યાત્રાએ જવું છે, મારા માટે રથની તૈયારીઓ કરાવો. પિતાજીને શંકા તો ગઈ, પણ બીજો કોઈ ઉપાય ન હતો, એટલે એક સારથીને સાથે મોકલો અને રથમાં બેસી અને સિદ્ધાર્થ એ નગર યાત્રાએ નીકળ્યા. પણ રસ્તામાં જતા હતા અને પહેલું જ એક દ્રશ્ય નજરે ચડ્યું. એક વૃદ્ધ વ્યક્તિ લાકડીના ટેકે ચાલ્યો જાય છે, લાકડી જેવું એમનું શરીર થઈ ગયું છે. એને જોઈ અને સિદ્ધાર્થને આશ્ચર્ય થયું કે આ શું, આ કોણ, આવું શરીર. પેલા સારથીને પૂછ્યું, સારથી મને આ જવાબ આપ, આ કોણ છે અને આ શું છે, આને શું થયું છે. ત્યારે સારથીએ કહ્યું કે મહારાજ, રાજકુમાર, જો આ વ્યક્તિ છે એ વૃદ્ધાવસ્થાને પામ્યો છે, એટલે એનું શરીર એ એકદમ લાકડી જેવું સુકલકડી થઈ ગયું છે. એવું બધાને થાય? આ એ તો જે જન્મ ધારણ કરે છે એને પણ બાળપણ, યૌવન અને વૃદ્ધાવસ્થા આવે છે, મારે પણ થશે? હા મહારાજ, આ ન્યાય તો અફર છે, કુદરતનો ન્યાય છે, બધાને આવશે. વિચારમાં ને વિચારમાં રથ આગળ જાય છે ને બીજું દ્રશ્ય નજરે ચડ્યું. એક વ્યક્તિ એકદમ સુકલકડી બની ગયેલો અને અત્યંત દુઃખથી પીડાતો હતો, ઉધરસ ખાતો હતો. એને જોઈ અને સિદ્ધાર્થને આશ્ચર્ય થયું. વળી સારથીને પૂછ્યું, સારથી આ શું છે, આ વ્યક્તિ કોણ છે અને આને શું થાય છે, કેમ આટલો બધો દુઃખી દેખાય છે? જુઓ સાર, જુઓ મહારાજ, આ વ્યક્તિ છે એને રોગ લાગુ પડ્યો છે. શરીરમાં રોગ આવતા એમને ખૂબ દુઃખ થાય છે એટલે આવી રીતે પીડાય છે. રોગ બધાને આવે? હા, બધાને આવે. જેને માનવ શરીર છે એ બધાને રોગ લાગુ પડી શકે છે. મારે પણ થાય? હા, તમારે પણ થાય. એના વિચારમાં ને વિચારમાં રથ આગળ જાય છે ને થોડાક આગળ ચાલ્યા ત્યાં વળી પાછું ત્રીજું દ્રશ્ય નજરે ચડ્યું. કેટલાક લોકો એ સફેદ વસ્ત્રો પહેરીને ચાલ્યા જતા હતા. એમાં ચાર માણસોના ખંભા ઉપર એક ઠાઠડી હતી અને એમાં એક માણસ સૂતેલો હતો. એને તોળું સફેદ વસ્ત્ર ઓઢાડવામાં આવેલું હતું. આ દ્રશ્ય જોઈને એને થયું કે આ શું છે, આ લોકો બધા એક સાથે એક સરખા કપડાં પહેરીને ક્યાં જાય છે? હે, સારથીએ કહ્યું, મહારાજ, આમાં તો એવું છે કે આ વ્યક્તિ છે ને એનું મૃત્યુ થયું છે. મૃત્યુ એટલે શું? મૃત્યુ એટલે એ કે આ શરીરમાંથી જ્યારે જીવાત્મા બહાર નીકળી જાય ત્યારે એને મૃત્યુ કહેવાય. આ દેહ અહીંયા પડ્યો રહે અને જીવ ઉપર વયો જાય. એટલે એવું બધાને થાય? હા, બધાને થાય. મારે પણ થાય? હા, તમારે પણ થાય. એના વિચારમાં ને વિચારમાં આજે આગળ જાય છે. ત્યાં એક વૃક્ષની નીચે એક સ્વસ્થ શરીરમાં પ્રસન્ન મુદ્રામાં તેજસ્વી એક યોગી પુરુષને જોયા. એને જોઈને સિદ્ધાર્થને આશ્ચર્ય થયું કે આ કોણ છે, આવું ભગવું વસ્ત્ર પહેર્યું છે, પ્રસન્ન મુદ્રા છે, કોણ છે આ? સારથીએ કહ્યું કે એ પોતાના આત્મ સ્વરૂપમાં પરમાત્માની મૂર્તિને લીન કરીને બેઠેલા પ્રસન્ન એ યોગી છે. યોગી? એણે શું કર્યું છે? બસ એણે આ સંસારનો ત્યાગ કરી અને ભગવાનને રાજી કરવા માટે બસ ભગવાનનું ધ્યાન કરે છે. બસ હવે સારથી તું રથ પાછો વાળી લે, હવે આપણે આગળ નથી જવું. ત્યાંથી રથ પાછો વળાવી લીધો. મનમાં કંઈ નક્કી કરી લીધું. સારથીને કહી દીધું કે રાત્રે તું અહીંયા ઊભો રહેજે, રથ તૈયાર રાખજે. ઘરે આવ્યા, રાત પડી, સૂતા. પણ આજે એ સિદ્ધાર્થને ઊંઘ આવતી નથી. પડખા ફરે છે, નક્કી કરે છે કે બસ હવે આ સંસાર છોડીને આપણે પેલા યોગી જેવું થવું છે અને નીકળી જવું છે. પણ સંસારની માયા એમ કેમ છૂટી શકે? ઊભા થાય, દરવાજા સુધી પહોંચે, વળી પાછા આવે કે હું જઈશ તો આ બધાનું શું થશે? વળી પાછા દરવાજા સુધી જાય, વળી પાછા આવે. એવું લખ્યું છે બુદ્ધ ચરિતમાં કે એ વખતે એ ત્રણ વખત એ સિદ્ધાર્થ પાછા ફેર્યા છે અને પછી ચોથી વખત એમણે ત્યાગ કરી અને નીકળી ગયા. સારથીએ રથ તૈયાર રાખ્યો હતો, રથના ઉપર બેસી અને નીકળી ગયા દૂર દૂર જંગલમાં. જંગલમાં મધ્ય જઈ અને રથને ઊભો રાખ્યો અને એકદમ પોતાના વસ્ત્રો ઉતારવા માંડ્યા. સારથીએ કહ્યું, અરે આ શું કરો છો? બસ પેલા યોગીની જેમ હવે આ સંસારનો હું ત્યાગ કરવા માંગુ છું, આ સંસાર હવે હું છોડી દેવા માંગુ છું. નહીં નહીં રાજકુમાર, તમે આવું ના કરશો. તમે જાણો છો કાલે સવારે તમે આ ચક્રવર્તી રાજા થવાના છો, આ રાજ્ય એ તમારું છે, અને તમે આવું મૂર્ખતા ભર્યું કાર્ય કરો એ શોભે નહીં. નહીં નહીં, બસ હવે રાજા થવાના કોડ મારા હવે પૂરા થઈ ગયા છે. મેં આ સંસારનું સ્વરૂપ જાણી લીધું છે. સવારે ચાર દ્રશ્ય જોયા એમાં મને બધું જ સમજાઈ ગયું છે. મારે શું કરવાનું છે એ મેં નક્કી કરી લીધું છે. બસ હવે હું આ નગર રાજ્ય છોડીને જાઉં છું. તું પણ કોઈને કહેતો નહીં કે હું ક્યાં ગયો છું. તું પણ તારા રસ્તે પાછો જતો રહે, હું જાઉં છું. એમ કહી અને વનની વનરાયોમાં એ સારથીની દ્રષ્ટિની સામે જ એ સિદ્ધાર્થ એ અલોપ થઈ ગયા અને ત્યારથી એ ગૌતમ બુદ્ધ બની ગયા. એક વખત જો જગતનું જ્ઞાન થઈ જાય, જગતમાંથી વૈરાગ્ય થઈ જાય, તો એ માણસ એ જગદીશના માર્ગે આગળ ચાલી નીકળે છે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, 14 લોક ચતુરધા લગી, જગમાં જે જે કહેવાય રે, સર્વે ઠેકાણે અગ્નિ સળગી, દેખે તપતા ત્યાંય રે, એમાં અહોનિશ અંતરમાહી, વરતે છે વૈરાગ રે, નિષ્કુળાનંદ કહે તેને કાંઈ, કઠણ ન હોય કરવું ત્યાગ રે. એવા પુરુષને કે જેને અહોનિશ અંતરમાં વૈરાગ વર્તે છે, આ જગત આખું બળતું દેખાય છે, 14 લોક આખા બળતા દેખાય છે, એને કાંઈ કઠણ ત્યાગ કરવું કાંઈ કઠણ નથી. પછી એ ચક્રવર્તી સમ્રાટ હોય કે પછી સામાન્ય ઝૂંપડામાં રહેતો એક વ્યક્તિ હોય, સાવ સરળ છે જો વૈરાગ્ય અંતરમાં ઉદય થાય તો. વેદરસમાં ભગવાન સ્વામિનારાયણે પંચવર્તમાન સંતોના લેખા છે, એમાં એવું લખ્યું કે જો વૈરાગ્ય હોય તો બ્રહ્મલોકથી શેષ નાગ પર્યંત સર્વ લોકને બળેલી રાખ તુલ્ય દેખે. ઓલા તો જળતા દેખાય, આમાં એવું લખ્યું કે બળેલી રાખ, બસ રાખ જ છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને કે કોઈ પણ પદાર્થ હોય એના આદિ અને અંતનો વિચાર કરવો, દ્રષ્ટિમાં ધૂળ જ આવશે. ગમે તેવું સારું પદાર્થ હોય, સારામાં સારો મોબાઈલ ફોન હોય, આપણને બહુ ગમતો હોય, આખો દિવસ ખીચામાં રાખતા હોય, એક મિનિટ પણ આપણે બાજુમાંથી મૂકતા ન હોઈએ, ઘણી વારે જોયા કરતા હોઈએ, પણ એનો આદિ વિચારો, એનો અંત વિચારો શું છે? ધૂળ ભેળું ધૂળ. ઇવન આપણું આ શરીર સારામાં સારા લાઈફ બોયને લક્ષને બધાય સાબુ લઈને આપણે લગાડતા હોઈએ, સારામાં સારું કન્ડિશનર માથામાં નાખતા હોઈએ, પણ એનો આદિ જો શું હતું, એનો અંત જો શું થશે? એટલે એક વખત જો વૈરાગ્ય થાય તો જગત છૂટે અને જગદીશમાં પ્રીતિ લાગે. ગરડા મધ્ય પ્રકરણના 30મા વચનામૃતમાં મહારાજે ખૂબ સરસ વર્ણન કર્યું છે, સોનું અને સ્ત્રી બંધન ન કરે તેનું. મહારાજે વચનામૃતનું નામ જ એવું સુંદર આપ્યું. મહારાજ કહે, સોનું અને સ્ત્રી ગમે તેવો ધીરજવાન હોય તેની ધીરજ પણ ડગાવી નાખે છે, પણ એને બંધન ક્યારે ન થાય તો જો પ્રકૃતિ અને પ્રકૃતિનું કાર્ય માત્ર તેને અસત્ય જાણે ને નાશવંત જાણે, તુચ્છ જાણે, માયિક ને નામરૂપને વિશે અતિશય દોષ દ્રષ્ટિ રાખે ને એ સર્વ નામરૂપને વિશે અતિશય વૈરાગ્યને પામે, તો તેને સોનું અને સ્ત્રી એ બંધન ન કરે, અને બીજાને તો એ જરૂર બંધન કરે. જો ત્યાગ અને વૈરાગ આ બંને શબ્દો છે થોડાક જુદા છે, પાતળી ભેદ રખા છે. ગુરુ મહારાજ સમજાવે છે, ત્યાગમાં બહારથી પંચ વિષય છૂટે છે, અંદર બહારથી છૂટે એને ત્યાગ કહેવાય, અને અંદરથી છૂટે એને વૈરાગ કહેવાય. હવે જો વૈરાગ ન હોય તો શું થાય? જ્યાં સુધી ત્યાગ હોય ત્યાં સુધી આપણે એનાથી બચી શકીએ પંચ વિષય થકી, પણ જેવો યોગ થાય તો ફરી પાછા એ જ પંચ વિષય આપણને પછાડી દે અને આપણને આપણા ધર્મ થકી પાડે. એટલે પંચ વિષય થકી બચવા માટે પણ વૈરાગ્યની ખાસ જરૂર છે. આપણા શાસ્ત્રોમાં મોટા મોટા ઋષિઓના આખ્યાન લખાયા છે, એમાં કઈ મિસ્ટેક હતી? આ જ્યાં સુધી સ્ત્રીયાદિક ભોગનો યોગ નથી ત્યાં સુધી બધું સારું છે. આજે જો 12 ધોરણ સુધી વિદ્યાર્થીઓ ભણતા હોય ત્યાં સુધી સારામાં સારા હોય, કેમ? કારણ કે કોઈ એવો યોગ નથી. પણ જેવા કોલેજમાં એન્ટર થાય પછી તમામ પ્રકારના યોગ, સ્ત્રીના ભોગ, વિષય સુખ, સ્વતંત્રતા, પૈસા, બધું છૂટ, એટલે તરત જ જીવન સ્વચ્છંદી બની જાય. અને જો જાગ્રત ન હોય, જો કોઈ સંત પુરુષનો યોગ ન હોય, તો એનું જીવન અધમમાં અધમ બની જાય. એટલે જ્યાં સુધી વૈરાગ ન આવે ત્યાં સુધી ત્યાગ ટકતો નથી. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું ને કે ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી, ત્યાગ વિના વૈરાગ વિના ક્યારેય ત્યાગ ટકતો નથી. તો બીજો પ્રશ્ન એ થતો હોય છે તમને, નો થાય તો થાય, કે આ નાની નાની ઉંમરમાં સંતો બહાર ભણી, કોલેજ ભણી અને સંસારનો ત્યાગ કરી અને આ ત્યાગાશ્રમમાં જોડાય છે, એનું શું થાય? એને શું વૈરાગ હોય છે? એના જગત બળતું દેખાય છે તો એનું શું થાય? શાસ્ત્ર તો એમ જ કહે છે, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. આ તો હાલો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, વેદમાં જુઓ તો પણ એમ જ લખ્યું, પરીક્ષા લોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિર્વેદ માયાત નાસ્ત્ય કૃતઃ કૃતેન તદ વિજ્ઞાનાર્થમ સગુરુ મેવા વિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. પરીક્ષા લોકાન, આ જગત આખું જોઈ અને પછી તમે ત્યાગના માર્ગે ચાલો તો તમે ત્યાગને જાળવી શકશો, વૈરાગને પ્રાપ્ત કરી શકશો. આ ચર્ચા મારી નથી, આ ચર્ચા વચનામૃતમાં શ્રીજી મહારાજે કરેલી છે. અંત્યના 29માં વચનામૃતમાં 20-20 વર્ષના બે હરિભક્તના બહુ સરસ ચર્ચા છે. અને છેલ્લે એ નીચોડ આવ્યો, મહારાજ સુકાનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ આમાં તો એવું જ જાજે દેખાય છે કે પહેલા ત્યાગ વૈરાગ નહોતો અને પછી આવ્યો, તો શું સંતના વચન સાંભળવે કરીને વૈરાગ નથી આવતો? મહારાજ કે એમ તો નથી આવતો, પણ ત્યાગ પાર પડી જાય એનો ઉપાય કહું. મહારાજ કે આવું છે કે જો એને એવા સાચા સંત પુરુષમાં પ્રીતિ થાય, કે જેવી ભગવાનમાં પ્રીતિ છે એવી કોઈ સાચા સંતમાં પ્રીતિ થાય, કે પોતે જે કાંઈ કરે એ પેલા સંતને ગમશે કે નહીં એની મરજીમાં રહીને કરે, તો એનો ત્યાગ પાર પડે છે. આ પોઈન્ટ અહીંયા લાગુ પડે છે. આપણી જોક જ જુદી છે, જેમ લાકડામાં ખીલી ખોડી હોય અને એ આખે આખો સમુદ્ર એ ખીલી લાકડાના યોગ્ય કરીને તરી જાય, બાકી એકલી ખીલી નાખો તો ન તરે, ડૂબી જાય ત્યાં ને ત્યાં અટકી જાય, એમ એવા મહાસંત પુરુષોના યોગ્ય કરીને આજે નાના નાના મુમુક્ષુઓ હોય એ પણ ત્યાગાશ્રમમાં પાર પડી શકે છે. આજ મહારાજની આ પરંપરાની મહાનતા છે. એટલે જ્યાં સુધી વૈરાગ નથી ત્યાં સુધી પંચ વિષયના યોગમાં ભય રહેલો છે, પણ જો એક વખત વૈરાગ્ય થયો પછી ગમે તેવા પંચ વિષયનો યોગ થાય તેનાથી ભાગી છૂટે. નિષ્કુળાનંદ સ્વામી મહંત થવાની વાત આવે એટલે સ્વામી રાતે રાત ભાગી જાય કે હવે મહંત નહીં. કોઈ ભોગ દેખાય તો જેમ સિંહથી બકરું ભાગે એમ નિષ્કુળાનંદ સ્વામી ભાગે. નિષ્કુળાનંદ સ્વામીનો વૈરાગ્ય તો આપણે માણીશું, ધનુર્માસના અંતમાં પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી કથા કરવાના છે. એમાં ભગવાન સ્વામિનારાયણના એક સંત, નામ એનું અદ્ભુતાનંદ સ્વામી, આદિમાં પોતાનું નામ ગણી અને સાધુ થવા મહારાજ પાસે આવેલા. મહારાજે એકને રાખ્યા અને બાકી 18-18 પાછા મોકલા. મહારાજ કે તમે તો અદ્ભુત કાર્ય કર્યું, તમે રોકાવો, તમારું આજથી નામ અદ્ભુતાનંદ સ્વામી. એ અદ્ભુતાનંદ સ્વામી ફરતા ફરતા એક દિવસ કુંજ દ્વારી નામના એક શહેરમાં આવ્યા. નદીનો કિનારો, વહેતું નિર્મળ પાણી જોઈ અને સ્વામીને થયું કે અહીંયા મહારાજને જળ ધરાવી અને થોડીક વિશ્રાંતિ લઈએ. એટલે અદ્ભુતાનંદ સ્વામીએ પાણી ગાળ્યું, મહારાજને ધરાવ્યું, પછી વિશ્રાંતિ માટે પદ્માસન વાળી મહારાજની મૂર્તિમાં મગ્ન બની અને બેસી ગયા. પણ આ બધું જ દ્રશ્ય એ દૂર કુંજ દ્વારી શહેરની નગરીના રાજા એ પોતાના મહેલના ઝરૂખામાં બેઠા બેઠા જોતા હતા. એમણે જોઈને સ્વામીનો ગુણ આવ્યો કે નહીં, આ સાધુ સાચા સાધુ છે, કોઈ જોતું નથી ને મહારાજની મૂર્તિમાં લીન થયા છે. બધા જોતા હોય ત્યારે લીન થવું એ વાત જુદી છે, અને જોઈને ગુણ આવ્યો એટલે પોતાના સૈનિકોને મોકલા કે જાઓ પેલા સાધુને વિનંતી કરી, પગમાં પડી, પાય લાગી અને એને અહીંયા બોલાવીને લાવો, આપણા મહેલમાં એમની પધરામણી કરાવો. પેલા સૈનિકો તો આવ્યા, સ્વામીના ચરણમાં નમન કર્યા અને કહ્યું કે પધારો મહાત્માજી, આપ અમારા નગરમાં પધારો, અમારા રાજા એ આપના દર્શનની ઝંખના રાખે છે, આપ પધારો. સ્વામી કે અમે નહીં આવીએ, ત્યાં સ્ત્રીયાદિક વિષયોનો યોગ થાય, અમે ત્યાં નથી આવતા. નહીં, અમારા રાજા તમામ પ્રકારની વ્યવસ્થા કરશે, તમે મહેલમાં ન પધારો તો અમારા આ બગીચામાં પધારો, ત્યાં રહો, પણ આપ પધારો. બહુ આગ્રહ કર્યો એટલે સ્વામીએ કહ્યું ચાલો હું આવું છું. સ્વામી મહેલમાં તો ન ગયા પણ બગીચામાં ઉતારો કર્યો, રોકાયા. પછી આ રાજાએ ખૂબ વિનંતી કરી કે આપ અમારા મહેલમાં પધારો, પધરામણી કરો, પગલા કરો, અમને ઉપદેશની વાતો કરો. સ્વામી કે જુઓ અમારા એટલા નિયમો છે, અમે ક્યારેય જ્યાં સ્ત્રીઓનો પગફેર હોય ત્યાં જતા નથી. જ્યાં સ્ત્રીઓનું દર્શન હોય, જ્યાં સ્ત્રીઓનો સમાગમ થાય એવી જગ્યાએ અમે જતા નથી, અમારા પ્રભુની આજ્ઞા છે એટલે અમે ત્યાં નહીં આવીએ. અરે સ્વામી અમે તમારા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરાવી દઈએ, અરે સ્ત્રીનું મુખ શું, સ્ત્રીની ગંધ પણ ન આવે એવી વ્યવસ્થા કરાવીએ તો આવીશું. બસ વ્યવસ્થા થઈ, સ્વામી પધાર્યા, સ્વામીને સારું આસન આપ્યું, બેસાડ્યા, રાજા બેઠાને ઉપદેશની વાતો થઈ, રાજાનો ખૂબ ગુણ આવ્યો. પછી પાછા બગીચામાં આવીને રહ્યા, એમાં એ રાજાના એક જૂના ગુરુ હતા, એ આ સ્વામી પાસે આવ્યા અને સ્વામીને જોઈ અને એમને સ્વામી પાસે એક સરસ શિક્ષાપત્રીનો ગુટકો હતો એટલે પૂછ્યું કે આ શું છે. એટલે સ્વામી કે જુઓ આમાં શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવત, રામાયણ, ઉપનિષદ આ તમામ શાસ્ત્રના સાર રૂપ વાતો લખી છે. આ જોઈને આશ્ચર્ય થયું કે ઓહો, આવડામતા ગ્રંથમાં આટલી બધી વાતો, નક્કી આ કોઈ બહુ મોટા વિદ્વાન સંત લાગે છે. પછી તો બીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો, થોડા દિવસ સ્વામી રોકાયા એટલે પેલા રાજાને થયું કે લૌકિક વ્યક્તિને હંમેશા લૌકિક દ્રષ્ટિ જ હોય, એટલે રાજાને થયું કે આ સ્વામીનો શરીર, સ્વામી એ શરીરે ગૌર વર્ણવાળા હતા અને યુવાન હતા, એટલે સ્વામીને થયું કે મારી બંને દીકરીઓ અપરિણીત છે તો આની યારે પરણાવીએ તો મેળ પડી જાય. ઇવન નીલકંઠ વર્ણી પ્રભુ તપસ્વીના વેશે હતા, ફરતા ફરતા બુટોલપુર આવ્યા તો ત્યાંય એવું જ થયું ને, સ્વામીની સાથે પણ એવું જ થયું, પણ સ્વામીને વાત પણ કેમ કરવી, કહી કેમ શકાય. એટલે રાજાએ પોતાના સૈનિકોની સભા બોલાવી, પોતાના સૈનિકોને કહ્યું કે હવે તમે આ બગીચાને ફરતો જોરદાર પહેરો ગોઠવો, ગમે તે થાય પણ પેલા સાધુ જવા ન જોઈએ. પહેરો ગોઠવાઈ ગયો, સ્વામીને ગંધ આવી ગઈ કે નક્કી આ રાજાનું કંઈક કાવતરું ઘડાય છે. એક દિવસ રાજાના બંને કુંવરો બંને બગીચામાં રમતા હતા અને સ્વામીએ નજીક બોલાવ્યા, અહીંયા આવો તો બે, હમણાં તમારા રાજા છે એ શું ચાલે છે બધું. અરે સ્વામી તમને કાંઈ ખબર નથી. ના મને કાંઈ ખબર નથી. અરે સ્વામી અમારી બંને બહેનો છે ને એને રાજા તમારી સાથે પરણાવવાના છે, તમારા માટે તો ખૂબ આનંદની વાત છે, ખૂબ સરસ હો, જાઓ હવે રમો તમે. બંને ગયા, સ્વામીએ નક્કી કર્યું કે ઓહો, લગ્નમાંથી મીંઢોળ બાંધેલો હતો અને ત્યાંથી ભાગીને નીકળી ગયો હતો અને આ વળી પાછું માયા આવી. એટલે સ્વામીએ નક્કી કરી લીધું, સવારે વહેલા 3-4 વાગે ઉઠી અને બધા જ સૈનિકો ઘોર નિદ્રામાં સૂતા હતા, મહારાજને પ્રાર્થના કરી મહારાજ રક્ષા કરજો એમ કહી અને મુઠ્ઠીઓ વાળીને સ્વામી દોડ્યા છે, ચાલતા નહીં. એક સાથે 40 ગાવનો પથ કાપી નાખ્યો, કેટલા, 40 ગાવ. 40 ગાઉ દૂર એક સેંગવા નામે ગામ, ત્યાં આવીને સ્વામી રોકાયા, વિરામ લીધો, આશકારો ખાધો. સ્ત્રીયાદિક વિષયના યોગમાં આવ્યા છતાંય ત્યાંથી ભાગી છૂટ્યા, નહીતર આ વસ્તુ અતિ અઘરી છે. એવો સાચો વૈરાગ્યવાન પુરુષ હોય તેને ક્યારેય માયારૂપી પાણી એ ડૂબાડી શકતી નથી. તમે જુઓ, તુંબડાને ગમે તેમ મહેનત કરો, પાણીમાં ન ડૂબે તુંબડું. વળી પાછું એ આવી જાય, પથ્થરને નાખો ભેગો ડૂબી જાય. એમ વૈરાગ્યવાન પુરુષ છે, તુંબડા જેવા છે, એને ગમે તેમ કરો, એને વિષયોમાં નાખો તોય એ વિષયોમાં ડૂબે જ નહીં, એ ગમે તેમ કરીને ઉછાળો મારીને બહાર નીકળી જાય. અને વિષયી જીવ જેને વૈરાગ્ય નથી એવા માણસો છે, પથ્થર જેવા છે, એ વિષયમાં તરત ડૂબી જાય. બસ વિષયનો યોગ થવો જોઈએ. વૈરાગ્યનો ખૂબ મહિમા છે, પણ એ વૈરાગ્ય પ્રાપ્ત કઈ રીતે થાય? કારણ કે વૈરાગ્ય પ્રાપ્ત કરવું એ કઈ સહેલી વાત તો છે નહીં, નહીતર તો ન અમારી પંક્તિમાં બધા પડી જાય. વૈરાગ્ય પ્રાપ્ત થવો એનો મતલબ પંક્તિમાં પડવું એવું નથી. વૈરાગ્ય એનો મતલબ આખો જુદો છે. સંસારથી વિરક્ત રહીને ગૃહસ્થો પણ એ વૈરાગ્યવાન થયા છે. રાજા જનક જુઓ, બંધિયાના ડોસા ભગત જુઓ, પર્વતભાઈ, રાજાભાઈ, આ બધા સંસારી ગૃહસ્થો હતા, છતાંય એવા મહાન ભક્તો થયા છે કે જેને આ સંસાર અડ્યો નથી. જેમ કાદવમાં કમળ ખીલું હોય, પાણીનો સ્પર્શ, કાદવનો સ્પર્શ એ કમળને ન થાય, એમાં સંસારમાં રહેવા છતાંય સંસારનો સ્પર્શ જેને થયો નથી, એવા ભક્તો થયા છે. પણ એ કઈ રીતે એવા વૈરાગ્યવાન થયા? તો મહદ અંશે શાસ્ત્રમાં જોતા એવું દેખાય છે કે બે રીતે વૈરાગ્ય થાય છે. એક, જ્યારે આ જગતની વાસ્તવિકતાનું જ્ઞાન જેને જેને થયું છે એને વૈરાગ્ય થયો છે, અને બીજું ભગવાનના દિવ્ય સ્વરૂપનો, સુખ સ્વરૂપનો જેને અનુભવ થયો છે એને વૈરાગ્ય થયો છે. આ બે રીતે વૈરાગ્ય થાય છે. પેલું, વાસ્તવિકતાનું જ્ઞાન થાય. તો વાસ્તવિકતાનું જ્ઞાન છે એ પણ ત્રણ રીતે થઈ શકે છે. પહેલું, કે કોઈ એવા સંજોગો, કોઈ એવી પરિસ્થિતિ આપણી સાથે ઘટી જાય ત્યારે આ સંસારમાંથી વૈરાગ થઈને એકદમ જગત છૂટી જાય છે. મોટા મોટા રાજાઓ વૈરાગ્યવાન થયા. રાજા ભરથરી જુઓ, રાજા બાજંદ જુઓ, કઈ રીતે? બસ આજ એવા સંજોગો ઊભા થયા. રાજા ગોપીચંદ અતિ રૂપાળા, અતિ નાજુક, અતિ કોમળ, અતિ વૈભવમાં રહેનારા એ રાજા હતા. એમના માતાનું નામ મૈનાવતી, એમના પિતાનું નામ ત્રૈલોકચંદ્ર. એમના પિતા તો સ્વર્ગવાસી થયા તે દિવસથી એમની માતાને વૈરાગ્ય થયો. આ પણ એક વૈરાગ્યની રીત છે. પોતાનું અતિ પ્રિય પાત્ર હોય એ જ્યારે પોતાનાથી દૂર થાય ત્યારે પણ સંસાર સૂનો બની જાય. આપણે જોયું હતું ને ઈસરદાનજીના આખ્યાનમાં, સંસાર સૂનો બની જાય, એને સંસારમાં રસ ન લાગે, પણ ભગવાનમાં પ્રીતિ થાય એ પણ જરૂરી છે ને. એટલે આ રાજા મૈનાવતી, એમને વૈરાગ્ય થયો, એને સંસાર નિરસ થયો, સંસારનું નાશવંત પણ નજરો નજર દેખાવા માંડ્યું. એક દિવસની વાત, રાજા ગોપીચંદનો જન્મદિવસ હતો એટલે આ ગોપીચંદ એ પોતાના રાજમહેલમાં મધ્યમાં એ સ્નાન કુંડમાં સ્નાન કરવા માટે બેઠા. એમની દાસીઓ, એમની રાણીઓ એમને સ્નાન કરાવતી હતી. એ વખતે બરોબર એમનું આ દ્રશ્ય જોઈ સ્નાન કરતા ગોપીચંદ પોતાના પુત્રને જોઈ ઉપર ઝરૂખામાં ઉભેલા માતા મૈનાવતીના આંખમાં આંસુ આવી ગયા. એને થયું કે આમના પિતા પણ એક સમય આવા જ હતા. અરે આના કરતા પણ કેટલા પાવર શક્તિશાળી! આના પણ કેટલા રૂપવાન હતા, કેટલા વૈભવવાન હતા, છતાંય એ મારી નજરોની સામે કાળે એમને કોળિયો બનાવી ગયો. આંખમાંથી આંસુ પડી ગયા અને આંસુ પડતાની સાથે જ એ ગોપીચંદ રાજાના શરીર ઉપર પડ્યું. કહેવાય છે કે ગોપીચંદનું શરીર એટલું કોમળ હતું કે એમના શરીર ઉપર એ આંસુ પડ્યું ને એ વખતે એમને દાહ લાગ્યો, એટલે કે ગરમ લાગ્યું. ત્યાં એને થયું કે આ શું આટલું શીતળતામાં ગરમ. ઉપર દ્રષ્ટિ પડી તો જોયું તો માં રડે છે. રડતી માને જોઈ અને એકદમ વસ્ત્રો પહેરી અને સીધા ઉપર આવ્યા. માં તારી આંખમાં આંસુ કઈ રીતે? કોણ તમને દુખી કરે છે માં? શું થયું તમને? બોલો માં, બોલો, કહો શું કારણ છે? અરે આ નગરમાં ગમે તે વ્યક્તિ હોય એને હું કાળનો કોળિયો બનાવી નાખીશ, એનો નાશ કરી નાખીશ. બોલો માં, બોલો, કોણે તને રડાવી? બેટા ગોપીચંદ, નાશ તો બધાયનો એક દિવસ થવાનો જ છે. હું તો તારા નાશની ચિંતા કરું છું. તારા પિતા તારા કરતા પણ કેટલા બાહોશ હતા, કેટલા બળવાન હતા, કેટલા સુંદર હતા, કેટલા રૂપવાન હતા, પણ મારી આંખોની સામે જ એમનું પતન થયું છે. તાળના મુખમાં ધકેલાતા મેં એમને જોયા છે. બસ ગોપીચંદ, જો તું મારું માનતો હોય તો નીકળી જા. આ વૈભવમાં જીવવા જેવું હવે નથી. જંગલમાં જઈ ભગવાનને પ્રસન્ન કરી અને તારા આ મનુષ્ય દેહને સાર્થક કરી લે. આ ભોગનો કાંઈ અંત નથી, આ કાંઈ સુખની કાંઈ તૃપ્તિ નથી. માતાના વચનો આટલા પડતાની સાથે જ ગોપીચંદને વૈરાગ્ય પ્રગટ થયો અને એ વખતે સંસાર છોડી અને જંગલમાં જઈને તપ કરવા નીકળી ગયા. એટલે કહેવાયું છે ભાઈ, જનોની જીવો રે ગોપીચંદની. મહારાજ કહે, ધન્ય છે એવા માતા પિતાને કે જેમને આવી રીતે પરમેશ્વરની મૂર્તિનું ચિંતવન થાય છે. પ્રથમના 48મા વચનામૃતમાં એવા માતા પિતાના ગુણગાન ગવાય છે ભાઈ. અને એવા બહુ આંગળીના વેઢે ઘણા એવા હોય, ધ્રુવના માતા, માતા મદાલસા, અને આપણા મહારાજ અને આપણા સંતો તો એને જ ધ બેસ્ટ મધર ઓફ વર્લ્ડ એનો એવોર્ડ આપે છે કે જે પોતાના દીકરાઓને ભગવાનના માર્ગ દેખાડે છે. આજે 2.5 વર્ષનો બાળક થાય દાતો આવડો મોટો આઈફોન આપે, આવડો મોટો. મારો દીકરાને આઈફોનમાં ગેમ રમતા આવડે, જુઓ હમણાં હમણાં ખોલી દેશે. એના પિતાએ બહુ આમ ખુશ થઈને કહેતા હોય પાછા, મારા દીકરાને જુઓ આવડો છે પણ મોબાઈલમાં બધું જાણે. એ સારી વાત નથી. હમણાં અમારે બહુ દુઃખની વાત, આપણા હરિભક્ત જ એક વખત અમારે જીપીએસ સભા લેવાની હતી ને એમાં મેં એને ફોન કર્યો કે ભગત આજે સભા સ્વામી 6 વાગે સમાચાર મળ્યા કે અમારા નજીકના સંબંધી છે એમના દીકરાએ આત્મહત્યા કરી. પૂછ્યું કેટલા વર્ષનો હતો? સ્વામી 13 વર્ષનો હતો. 13 વર્ષના દીકરાએ આત્મહત્યા કરી? હા સ્વામી, 13 વર્ષના. કારણ? સ્વામી કારણ તો બીજું નથી મળ્યું, પણ એટલું જાણવા મળ્યું છે કે એમણે આખો દિવસ એ મોબાઈલમાં ગેમ જ રમતો હતો. આજે એવી ગેમો પણ આવે છે ને, માણસ આત્મહત્યા કરવા પ્રેરાઈ જાય એનાથી. એટલે મોબાઈલ દેખાડવામાં માલ નથી, ભગવાન દેખાડીએ. આજે કેટલાય હરિભક્તના દીકરાઓ છે, આવડાવડા હોય છતાંય કીર્તનો બોલે, પૂજાપાઠ કરવા એના બાપાને પહેલાં પહોંચી જાય, સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ જાય. આવા પણ છે. આપણા દીકરાઓને કેવા બનાવવા એ આપણા હાથની વાત છે. પણ મૂળ વાત આપણી કે વૈરાગ્યનું પ્રથમ કારણ એવી કોઈ ઘટના ઘટે કે એને એને ચટકી લાગી જાય. મહારાજે કીધું ને ચટકીનો વૈરાગ્ય, કે પાછો ઉતરે જ નહીં તો એ નીકળી પડે છે અને સંસારનો ત્યાગ કરી અને ભગવાન ભજવા માંડે છે. મહારાષ્ટ્રનો યુવાન, નામ એનું નારાયણ. એ વખતેની લગ્ન પરંપરા પ્રમાણે લગ્ન થતા હતા. લગ્નમાં જ્યારે વિધિ પ્રમાણે જ્યારે બંનેને પરણવાનો સમય થાય ત્યારે ચારે બાજુથી કપડું ઢાંકવામાં આવે. કપડું ઢાંકો, ગોરબાપા બોલ્યા કે કન્યા પધરાવો સાવધાન. આટલું બોલતાની સાથે જ આ નારાયણના મનમાં શું થયું, છોડીને ભાગી ગયો. દોડવા મળ્યો, યમુનાના ધરામાં ડૂબકી મારી દીધી. બસ છેક એ દૂર પ્રદેશમાં જઈને નીકળ્યા અને ત્યાં જઈને રામના ભજન કરતા કરતા નીકળી ગયા અને સંન્યાસનો વેશ ધારણ કરી લીધો, જે ભારતના ઇતિહાસમાં પ્રસિદ્ધ સમર્થ રામદાસ થયા. કોઈ એવા પ્રસંગોમાં ચટકી લાગી જાય તો નીકળી જાય છે. આપણા ખોરાસાના રાજાભાઈ સીધું સામાન્ય સંતોને ન આપ્યું ને એને ચટકી લાગી ગઈ, શું કામ છે આ જગતમાં રહેવાનું, આપણા સંતો માટે ન વપરાય તો નીકળી ગયા. કોઈ એવા પ્રસંગો. બીજું કારણ છે વાસ્તવિકતાનું જ્ઞાન થવાનું. બીજું કારણ છે ઘણીવાર કોઈ એવા સંત સત્પુરુષનું મિલન થઈ જાય અને એ આપણને સમજાવી દે તો વૈરાગ્ય ઉદય થાય છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું ને, જેમ પ્રાથ પૃથ્વી બે વિના કહુ કદી ન ઉપજે અન્ન, તેમ તીવ્ર વૈરાગ્ય તો ઉપજે જો મળે હરિ કે હરિના જન. જો હરિ મળે અથવા એવા હરિના જન મળે તો એને તીવ્ર વૈરાગ્ય થાય. માતા મદાલસા પોતાના દીકરાઓને ઉપદેશ આપે, શુદ્ધો શ્રી બુદ્ધો શ્રી નિરંજનો શ્રી સંસાર માયા પરિવર્જિતો શ્રી સંસાર ચક્રમ ત્યજ મોહ નિદ્રા મદાલસા પુત્ર મુવાચ. મદાલસા એના પુત્રોને એમ કહે કે આ તું શુદ્ધ છો, તું બુદ્ધ છો. પોતાના માતાના યોગ્ય કરીને દીકરાઓને વૈરાગ્ય થયો અને નાના નાના દીકરાઓ સંસાર છોડીને જંગલમાં જઈને તપ કરવા માંડ્યા. કોઈ સંત પુરુષના યોગ્ય સંસારનું સ્વરૂપ દેખાઈ જાય તો વૈરાગ થાય. ત્રીજું, કોઈ એવા સત્શાસ્ત્રનું વચન મનમાં લાગી જાય તો વૈરાગ થાય. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ યમદંડ અને નિષ્કુળાનંદ કાવ્ય વાંચી અને એમના હૃદયમાં વૈરાગ્યના બીજ વવાયા. પછી બાલમુકુંદાસ સ્વામી વગેરે સંતોથી એને પાણી પવાયું અને સાધુ થયા. તો એક, વાસ્તવિકતાનું જ્ઞાન થાય તો વૈરાગ થાય. અને બીજું, જ્યારે ભગવાનના શાશ્વત સુખનો અનુભવ થાય તો વૈરાગ થાય એવું દેખાય છે. એક વખત મહારાજ સંતો કાઠી દરબારોની સાથે ઘોડા ઉપર ફરતા ફરતા વડતાલ જતા હતા. રસ્તામાં એક ગામ ધરાય કે એવું કઈ, એ ગામની સીમમાં એક ભરવાડ એ કુંડીમાંથી અવેડામાંથી પાણી સીંચી સીંચી અને પોતાના બકરાઓને પાતો હતો. એ વખતે એવી સિસ્ટમ હતી ને કે બહાર બીજો ખાળિયો કરેલો હોય અને એમાંથી પાણી સીંચી ખાળિયામાં નાખે અને બકરાઓ એમાં પીવે. બકરાને માથે હાથ ફેરવતો જાય અને એને પાણી પાતો જાય. એટલે મહારાજને કાઠી દરબારો ત્યાંથી નીકળ્યા એટલે કાઠીઓએ કહ્યું કે આપણે તો ઘોડા દર્શા થયા છે તો એક કામ કરીએ મહારાજ, અને પાણી પાઈ દઈએ. મહારાજ કે ચાલો. આવ્યા સોમલા ખાચરે પેલા કીધું કે જો ભાઈ આ પાણી પાશો આને. હા હા, પાણી પાવામાં કઈ પાતળો થઈ જાય એવો આ જોધો નથી હો, પાઈએ પાઈએ ભાષાઈ એની ને. તરત કહેતા કહેતા તો બે બોઘરા ભરી અને પાણી ઠલવી અને ઘોડાને પાયું. એમ કરતા કરતા બધા ઘોડાને પાયું, મહારાજના ઘોડાનો વારો આવ્યો માણકીનો. માણકીને પાણી પાતા પાતા તો મહારાજની સામું જોઈ રહ્યો. પાણી પાવાનું ભૂલાઈ ગયું ને મહારાજની સામું દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ. ઓહો, આવી નમણી નાસિકા, આવા સુંદર નેત્ર, આવો રૂપવાન ગૌર વર્ણ, આવી સુંદર પાગ, આવા સુંદર વસ્ત્રો, એટલે ભાઈ આ કોણ છે? આ પેલા ભગવાન સ્વામિનારાયણ કહેવાય છે ને ગઢપુરમાં, હા એ જ આ ભગવાન પોતે. આ ભગવાન પોતે? તો મારે તમારી ભેળું આવવું છે. આવું જો ભાઈ, અત્યારે અમે વડતાલ, મહારાજ કહે છે જો ભાઈ અમે અત્યારે વડતાલ જઈએ છીએ, વડતા તમને લેતો જઈશ, બસ ત્યારે ગઢપુર આવજો અને ત્યાં રહેજો. હા હા જરૂર, હું ત્યાં સુધીમાં બધી તૈયારી કરી રાખું છું. ઘરે આવ્યા, ઘરે આવ્યા સાંજે વહેલા આવી ગયા એટલે પૂછ્યું કે કેમ ભાઈ આજે ઘરે વહેલા આવી ગયા? બસ આજે તો મને જોતું તે મળી ગયું છે, બસ હવે પૂરું. શું પૂરું? બસ હવે મારે જવું છે. ક્યાં જવું છે? ગઢડે જવું છે, સ્વામીના ગઢડે. કેમ? રિહામણે? ના રિહામણે નહીં, ભગવાન ભજવા જવું છે. પણ કેમ ભગવાન ભજવા? અમારું શું થશે? તો તમારું જે થવું એ થાય, બસ મારું થઈ ગયું, હું તો જાઉં છું. પછી તો ઘણા બધા કાળાવાલા કર્યા પણ કોઈ રીતે તૈયાર થયા નહીં. બસ ભગવાનની મૂર્તિનું દર્શન થતાં જ એમને અંતરમાં વૈરાગ થઈ ગયો, હવે જાવું છે. જો ભગવાનના સુખનો અનુભવ થાય તો અંતરમાં વૈરાગ થાય અને આ જગતનું સુખ એ સ્થૂળ દેખાય. આપણે પહેલા જ શરૂઆતમાં જ વાત કરી હતી ને, મહારાજ કે જો તાંબાને બદલે કોઈ સોનું આપવા તૈયાર થાય તો તાંબામાંથી રુચિ ઉડી જાય. બસ એ જ રીતે નોકિયાને બદલે કોઈ આઈફોન, બરોબર ને, આઈફોન કોઈ રાખે તો નોકિયામાંથી રુચિ ઉડી જાય. એમ આ જગતના સુખને બદલે કોઈ ભગવાનના સુખનો અનુભવ થાય તો સહેજે જગતના સુખમાંથી રુચિ ઉડી જાય, એટલે કે વૈરાગ્ય થઈ જાય. જેને જેને લાડુદાન ગઢવી મહારાજ પાસે આવ્યા, મહારાજના સ્મૃતિનો સુખનો અનુભવ થયો, રોકાઈ ગયા, વૈરાગ્ય થયો. પછી બીજો એક ઉપાય એ પણ છે, મહારાજે લોયાના 9મા વચનામૃતમાં વૈરાગ્ય ઉપજ્યાનો હેતુ બતાવ્યો છે. મહારાજ એમાં એવું કહ્યું કે કાળનું સ્વરૂપ જાણવું. કાળનું સ્વરૂપ કઈ રીતે જાણવું? તો ચાર પ્રકારના જે પ્રલય, નિત્ય, નૈમિત્તિક, પ્રાકૃત અને આત્યંતિક, આ ચાર પ્રકારના પ્રલય તેના સ્વરૂપને જાણે. બ્રહ્માથી સ્તંભ પર્યંત સર્વે જીવ પ્રાણી માત્ર તેના આયુષ્યને જાણે તો એને સહેજે એમાંથી વૈરાગ્ય થાય છે. કાળનું સ્વરૂપ વિચારવું. કોઈએ ખૂબ સરસ કહ્યું છે, આવે છે જવ કાળ ગ્રાસ કરવા, જાણે નહીં બાળ તે, રોગો શત્રુ સમા પ્રહાર કરીને, બુરા કરે હાલ તે, શ્વાસે આયુ ઘટે ઘટે જેમ ઘટે, વારી ફૂટે લાગટે, એવું સ્પષ્ટ જણાય તોય પ્રભુને, આ સંસારી કાના રટે. જેમ ફૂટેલો ઘડો હોય એમાંથી ધીરે ધીરે ધીરે ધીરે પાણી ટપકી જાય ને આખો એ ઘડો ખાલી થઈ જાય, એમ એક એક શ્વાસ આપણા શરીરમાંથી જાય છે, જાય છે, જાય છે. શ્વાસ પૂરા થતાં થતાં એક દિવસ આ શરીર એ કાળનો કોળિયો બની જવાનું છે, આવું સ્પષ્ટ દેખાય છે. છતાંય લેખક કહે છે, આવું સ્પષ્ટ જણાય તોય પ્રભુને સંસારી કાન ના રટે. આ સંસારી શા માટે પ્રભુને ભજતા નથી? જો આ કાળનું સ્વરૂપ આપણને ઓળખાય, એટલા માટે જ આપણે પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી છે ઘણી વખત કહે કે આપણા માટે એક માનસી પૂજા સ્પેશિયલ કરવી. કઈ? આપણા મૃત્યુની માનસી પૂજા. બસ મારું મૃત્યુ થઈ ગયું છે, આ દેહ હવે એકદમ પડી ગયો છે અને આ શરીરને બધાએ બાળવા માટે લઈ જાય છે અને બાળી નાખ્યું છે, રાખ થઈ ગઈ છે, પછી તો કોઈ એને સામું જોતું નથી, પછી તો ત્યાં જમીન થઈ ગઈ, પછી તો બધાએ માથે પગ દઈને ચાલવા માંડ્યા છે, કોઈ આપણું નામો નિશાન મટી ગયું છે, તોય આપણે અત્યારે કેવા, જાણે આપણે કોઈ દી મરવાનું જ નથી એમ જીવીએ છીએ. તો મૃત્યુની માનસી પૂજા એ પણ આપણને વૈરાગ્ય ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. અને છેલ્લું એક કારણ, બહુ સરળ, મહારાજે પ્રથમના 58મા વચનામૃતમાં મોટાને જાણે એવો થાય, કોઈ એવા મોટા પુરુષ હોય, એવા વૈરાગ્યવાન પુરુષ છે એનો આપણે ગુણ ગ્રહણ કરીએ. આજે આપણી વચ્ચે રહેનારા પૂજ્ય ગુરુ મહારાજ છે, વડીલ સંતો છે, પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી છે, પૂજ્ય દેવપ્રસાદ સ્વામી છે, પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી છે, આ આદિ તમામ સંતો છે, એમના જીવનમાંથી જો આપણે વૈરાગ્યની દ્રષ્ટિ કેળવીએ તો આપણને સહેજે વૈરાગ્ય પ્રાપ્ત થાય. એવા વૈરાગ્યવાન પુરુષોના ચરિત્રોને સાંભળીએ તો આપણને વૈરાગ્ય પ્રાપ્ત થાય. ત્યારે આજે આ ધનુર્માસના અંતમાં જ આપણે છેલ્લા દિવસોમાં પૂજ્ય કૃષ્ણપ્રિયદાસજી સ્વામી આપણને વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીનું જીવન ચરિત્ર કહેવાના છે, તો એમાં આપણને સ્વામીના વૈરાગ્યના દર્શન થશે. તો એ સ્વામીના ચરિત્રોને આપણે મગજમાં ધારીએ અને એવી જ રીતે આપણા જીવનમાં બનતા પ્રસંગોની સાથે સરખાવીએ તો પણ વૈરાગ્ય પ્રાપ્ત થાય. આ પ્રથમના 58મા વચનામૃત પ્રમાણે સૌથી સરળમાં સરળ વૈરાગ્ય પ્રાપ્તિની રીત છે. તો આટલા વૈરાગ્યના ઉપાયો સાથે આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, બસ અમારા જીવનમાં પણ વૈરાગ્ય પ્રાપ્ત થાય અને ધીરે ધીરે અમે આ સંસારમાંથી છૂટી અને આપના સ્વરૂપમાં વધુ ને વધુ જોડાઈ શકીએ એવી પ્રભુ અમારા ઉપર કૃપા કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સબસ્ક્રાઇબ કીજે રાજકોટ ગુરુકુલ ચેનલ કો ઓર બેલ આઇકન કો દબાએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે.